ધોબીને તો હાલવું પડે. જિંદગીને સુધારવાની શી રીતે? આખી જિંદગી સુધારવાની કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક, સીરે સુધરે એ બધું ખબર નહીં પડે. હે, તેથી સુધરતું નહીં ને. ખરી વખતે ખરી રીતે બે સુધારવા, બે દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે અને એક છે તે રજાનો દિવસ, હોલીડે. બે દિવસ સુધારવાના સવારથી સાંજથી. બે ફેરફાર કરે એટલે બધું, બધા ફેરફાર થઈ ગયા. સમજ ને, બે ની ગોઠવણી કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે. તો બે ની ગોઠવણી કરી દીધી અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું લાગે ભાઈ કે ફેરફાર લાભો કરવાનો જ નથી. આ કઈ બધા રોજ ના ફેરવાની, બે ની ગોઠવણી કરી દેવાની છે. બે ની બે દિવસ ની ગોઠવણી કરે ને બધા દિવસ આવી ગયા. એમ પૂછે છે કે બે દાડા ની ગોઠવણી કેવી રીતે કરવાની? કેમ સવાર માં ઉઠીએ એટલે ઉઠ્યા એટલે પથારી હોય કે ઉઠતા ની પેલા છે તો ભગવાન નું કઈ સ્મરણ બરણ જે કરવું હોય તે કઈ કરી લેવું. એક તો સવાર માં વહેલું ઉઠવાનો રિવાજ રાખવો જોઈએ. કારણ કે લગભગ 5 વાગે તો ઉઠવું જોઈએ માણસે. શું તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતા સેવન કરવી જોઈએ. કોઈ ઈષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કઈ એકાગ્રતા કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે. પછી છે તે ઉઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાં સિસ્ટમ ગોઠવી દેવાની. શું આપણે જાતે જ બ્રશ લેવું, જાતે એ કરવું, જાતે બધું, કોઈને એ નહીં કરવું જોઈએ. પછી મોડા હાજર હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા પાણી આવે તો કકડાટ નહીં મળવાનો, જે કંઈ આવે એ પી લેવાનું. શું કહ્યું? અને પછી પીધા પછી એમને કહેવું કે જરા ખાંડ જરા ઓછી પડે છે, જરા કાલથી વધારે નાખજો. કહ્યું શું કહ્યું? બરાબર ને, ચેતવણી આપીએ આપણે, કકડાટ બકડાટ ના મળવો. શું પછી ચા પીધા પછી નાસ્તો બાસ્તો જે કરવાનો હતો કે કરી લીધો. અને પછી જમીન જોબ પર જવાનું થાય તો જમીન જોબ પર ગયા તો જોબ પર તો કશું આપણે ત્યાંનું ફરજો બજાવવાની. અહીંથી ઘેર કકડાટ કર્યા વગર નહીં કરવાનું. શું? અને પછી જોબ કરીને પાછા આવ્યા તો જોબમાં સાથે બોસ જોડે માંગેડ થયું હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી બ્રેનને, ચેકને દબાવી દેવી. શું રેસ થઈ ગયો હોય તો અને શાંત થઈને ઘરમાં બેસી જવું. શું કકડાટ બકડાટ નહીં કરવાનો. બોસ જોડે લડાઈ થાય તો બહેરાન શું દોષ બિચારો? તાર બોસ જોડે ઝઘડો થાય કે ના થાય તો પછી બહેરાન સ્ત્રીનો શું દોષ? તો લડીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂળમાં નથી. મૂળમાં ના હોય ને. આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય વર્કિંગ ડેની અને એક હોલીડે ની, બે જ જાતના દિવસ આવે છે. ત્રીજો દડો કોઈ આવતો એટલે બે દિવસ ગોઠવણી કરી એ પ્રમાણે ચાલ્યા કરે. પછી હોલીડે, હોલીડે ના રજાના દિવસે આ વર્કિંગ ડે નું ગોઠવ્યું. રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે આ છોકરા બચ્ચા વાઈફને બધાને કંઈ ફરવાનું ના મળતું હોય તો આપણે ફરવા તેડી જવા જોઈએ. બધું જમીને પછી સારું સારું જમવાનું બનાવવું જોઈએ. જમીને પછી ફરવા તેડી જવા જોઈએ. સમજો ને? ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે ભાઈ આટલો જ ખર્ચ હોલીડેના દિવસે, હોલીડે દિવસે આટલો ખર્ચ. કોઈ વખત એક્સ્ટ્રા કરવો પડે તો આપણે બજેટ મંજૂર કરીશું કંઈ, પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. સમજે ને? એ બધું નક્કી કરવું જોઈએ આપણે. લાઈફ પણ એ નક્કી કરાવવું આપણે. પીઝા ખાવા તો આપડે ખવાય કેમ કરી, આપડે કોણ આર્યન પ્રજા છતાં શોખ હોય તો બે ચાર વખત ખવડાય પછી ધીમે ધીમે છોડાય દેવો. શું કરું, ધીમે ધીમે છોડાય દે. એકદમ આપણે બંધ કરી દઈએ ખોટું કહેવાય, આપણે જોડે ખાવા લાગીને પછી છોડાય દઈએ ધીમે ધીમે. આપણે બીજો શોખ બદલી નાખવો, બીજા બહુ ચીજો સિંધુ છે આપણા દે, બીજો શોખ બદલી નાખવાનો સમજ ને. અને રહી મેથી ને વઘાર નું ના ભાવ તો પછી મરિયાનો વઘાર કરી દેવડાવો ને, એટલે સારું લાગે. પીઝામાં તો શું ખાવાનું થાય, પીઝામાં તો એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય. અને સવારમાં કઈ અડધા કલાકની ભગવાનની ભક્તિ કે કઈ કરે તો કામ લાગે. પડે તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો થઈ ગયો દાયો આવે, પણ બીજા ના મળી હોય તેને કઈ ભક્તિ કરવી જોઈએ ને. બીજા ભક્ત જ્ઞાન ના મળ્યું તારું લાગે પડી ગયું ને, હે બરોબર પડી ગયું છે ને. બીજું કઈ પ્રશ્ન હોય તો પૂછો. જિંદગીના જે જે પ્રશ્નો હોય, જાત જાતના પ્રશ્નો, મૂંઝામણ થાય એવા પ્રશ્નો, બધા જાત જાતના નકામા મૂંઝાવાની કઈ જરૂરત શું છે? અહીંયા મંદિરમાં પૂજારીજી છે અને આપના વિશે એમણે બહુ જ સાંભળેલું. ન્યુયોર્ક ગયા હશે તો ત્યાં હેમાબેન ભટ્ટ એમણે બધો સત્સંગ કરેલો અને અહીંયા આની જોડે સચિકાનભાઈ પણ વાત થઈ ગઈ, એટલે આપને રાહ જોતા હતા. પણ આ એમના બે પ્રશ્નો છે દાદા. કુંડલીની શક્તિ જાગૃત કરવાની જરૂર નથી, એ તો અઢાગ્રહ છે એક જાતના. લોકો લઈ બેઠા કુંડલીની કુંડલીની અઢાગ્રહ, અઢાગ્રહ હોય નહીં કોઈ દિવસ. એ ચમત્કાર દેખાડવા સારું અઢાગ્રહ કરે, ચમત્કારમાં પછી શું થાય, લૂંટાઈ જાય પછી. મોક્ષ તો થવાનો ક્યાં રહ્યો, પણ જાનવર ગતિ થાય ઉઠતી. ચમત્કાર કર્યા લોકોને પહેલા ઉઠાય એટલે પછી જાનવર ગતિ થાય. ચમત્કાર શું છે તો પછી? ચમત્કાર એ શું કહેવાય? કોને ચમત્કાર શું છે? ચમત્કાર માણસ કરી શકે નહીં, જેને સંદાસ થવાની શક્તિ નથી એ કોણ ચમત્કાર કરી શકે? મારે ચમત્કાર નથી કરવો, પણ જે શાસ્ત્ર માં લખેલું છે કુંડલી ની શક્તિ નું, એના માટે મેં ઘણા સંતો પાસે કે જે બિલકુલ ત્યાગી જ છે, કોઈ લોભ નથી, કોઈ ચમત્કાર બદલાયો નથી, એવા માણસોને મેં પૂછ્યો. એમણે મને એવો જવાબ આપેલો કે તમે એમ કે જે રીતિ અત્યારે ગાયત્રી કરી રહેલા છો એ રીતિ તમે કરે જાઓ. ગાયત્રી ખોટી નથી, હા ગાયત્રી બરાબર છે, બાકી કુંડલી ને કરવાના જેવી છે નહીં. કુંડલી ને કરવા વાળા કુંડલી ને જાણતા જ નહીં, કુંડલી ની શક્તિ એ શું જાણતા નથી. એ તો અઢાગ્રહ કરે છે અત્યારે તો. આપણા શાસ્ત્ર ના હોય શક્તિ ને કે આ પ્રમાણે આમ ભણી આપણે નભી થી ઉપર સુધી ના એ એનું નામ આ કુંડલી નહીં. આ તો લોકો અઠાગ્રહ કરે છે. ના એ અઠાગ્રહ યોગ મારે નથી જોઈતો. અઠાગ્રહ અઠાગ્રહ યોગ પણ મેં વાંચ્યો છે, તે નથી જોઈતો. પોતે કોણ છું એ ભાન થાય તો કુંડલી ની જાગૃત થઈ કહેવાય. પોતે કોણ છું એ ભાન થયું નથી આમ તો અઠાગ્રહ કર્યા કરે. પોતે કોણ છું ભાન થતું નથી. જાત જાત નો લાઈટ દેખાય, આમ દેખાય તેમ દેખાય, સારવા જેવી નથી. ગાયત્રી પૂજા કરવા જેવી છે. ગાયત્રી પૂજા કરે ને તો ફાયદો છે, ઘણો ફાયદો છે. કારણ કે સૂર્યનું પૂજન છે, પછી શું લાયા છે? બીજું શું એમને કઈ પૂછવું છે? બીજું કઈ પૂછવું હોય પૂછજો. આશીર્વાદ લેવો છે આના માટે. હે, આના માટે આશીર્વાદ જોઈએ છે. શું આપ અમે તમને આશીર્વાદ આપીએ, બીજું કઈ અમે આશીર્વાદ તમને આપીએ. થોડુંક ચમત્કાર વિશે બધાને જાણું છું. ચમત્કાર શું છે? ચમત્કાર કોઈ માણસ કરી શકે નહીં. આ તો બધા લાલચુ લોકો લીધે ચમત્કાર લાગે છે. ચમત્કાર જેને સંડાસ જવાની શક્તિ નથી એ શું કરી શકે? સંડાસ જવાની શક્તિ વાળો કોઈ માણસ જોઈ લો, કઈ આગળ જોઈ લો. ઘણા મેં એવા જોયા છે કે પાણી નો લોટો ખાલી હોય, પાણી નો ખાલી લોટો હોય એની અંદર પાણી ભરી દે, એવા ચમત્કારો મેં. હા, પણ પાણી ભરી દે, સોનું ભરી દે ને નાગા લોકો એક ને. અને આ લાલચુ લોકો ફસાઈ જાય, એ પાણી ભરી ગયું હોનું કે ને હોર ઉભર હે રે. આપડે લોક લાલચુ તે તરત ફસાઈ જાય, એને વાર નઈ બિચારા. હું નતો લાલચું છે તરત કેટલી વાર લાગે. લોભિયા હોય તો લાલચુ ભૂખે, લાલચું હોય ને તો લોભિયા ભૂખે ના મરે. લોભિયા હોય તો લોભિયા હોય તો ધૂતારા ભૂખે ના મરે. લોભિયા ને લાલચું એક કહેવાય. શું કહે? ભસ્મ શું કાઢે? બીજું કઈ કાઢે ના. હિન્દુસ્તાન અનાજ કૂટે છે ને, અહીંથી તો થી લાવવું પડે છે અમેરિકા થી કચરો માલ. ભસમ શું કાઢે છે? અને ભસ્મ કાઢીએ તો તારા હાર્ટ ની કાઢે, તારું હાર્ટ બારી કાઢ બારી. ભસ્મ કાઢ ખંડનદાસ જવાની શક્તિ નહીં મારા ભસ્મ કાઢતા નહીં. ક્યાં એક પણ બાવો એવો નથી જેને એક પણ એનાથી થઈ શકે ચમત્કાર. સંદાસ દેવાની શક્તિ ને શું કરવાનું હતું? તે ભરશો નહીં કોઈ નથી. શું કહ્યું? ખબર પડે નહીં. મેચ મેરી જાય એટલે આ છે તે નજરબંધી કરે એવું તો કોઈ કરે ને તેથી તમને ઊંધું દેખાડે તે બહાનો નહીં હંમેશા. બીજું છે તે વિજ્ઞાન નહીં ના જાણતો હોય તો તમને એમ લાગે કે આ શું થઈ ગયું, આ તો ચમત્કાર જ કર્યો કહેવાય. કે શું આપણે તો એક ચમત્કાર કરનારો હતો, તે આપણો ફોલોઅર્સ હતો. વાત બધા જો નવરાશ હોય તો કહું વાત કરે, બધા નવરાશ સાંભળવાની. તે ચમત્કાર ન કરનારો હતો, એક આપણો ફોલોઅર્સ હતો. તો મને એક જણ કે છે કે દાદાજી છે તે મોટાએ ચુનીબી મોટાએ ચમત્કાર કરેલા કે છે. શું ચમત્કાર કરવાની કોઈની શક્તિ હોય નહીં, તમને સમજે ના પડે એટલે તમને ચમત્કાર લાગે શું. એટલે પછી એમને જ્ઞાન લેવું હતું, પછી કહે છે દાદાજી હવે બોલાય એટલે મારા જ્ઞાન નથી લેવું. તમે સમજ્યું ને, મને મને શું ફાયદો ના લો લઉં તેમાં શું. એટલે આપણા એક મહાત્માને રીસ ચડી, એને આવા ચમત્કાર આવડતા હતા, જાણતો ચમત્કાર. એટલે એને પેલા પેલા ઉપર ચમત્કાર કરી બતાવ્યો, કશું કર્યું નહીં તે પેલો ચમકી ગયો, કીધું આ ચમત્કાર કે છે, તારે મોટા કરતા હતી આ. પછી બીજો ચમત્કાર કરી બતાવો, અને પછી ત્રીજે વાર કે છે બોલ આમ વધી દઉં છું, પછી ઉઠાશે નહીં, ના ના હું જ્ઞાન લેવા દઉં છું કે છે, આમ વધી દઉં પછી ઉઠાશે નહીં, એટલે જ્ઞાન લેવા દઉં છું. પછી એ બધો એ જ્ઞાન લેવા આવ્યો, તમે તો આ શી રીતે ના કહેતો રહ્યો પાછો, કંઈક આવું કર્યું એટલે ભડકાઈને આવેલા આવ્યો કે. પછી મેં એને કહ્યું ચમત્કાર શું કરતો હતો તું મને દેખાય, હું માનતો નથી, અને તું ગમે તેવું દેખાડું તેવું માનવું નહીં, ભગવાન દેખાડતો એના માનું, ભગવાનને જાદુ કર્યો કહું, કે તારું શું અટક્યું તું, આવું આવું તોફાન મળ્યા છે, તારે કંઈ અટકી પડ્યું છે, ટેક્સ ભરવાનો અટક્યો છે ને. તે મારે કહું અમને દેખાય તે અમને નીરુબેન ને બધા આમ બધા બેઠા હતા, અને એક છોકરો હતો આપણે ત્યારે રોજ સેવા કરે છે ને, તે નામ ભરત, તેને મેં કહું આ ત્યારે આવે અહીંયા આગળ, તે ભરતના હાથમાં એક સિક્કો આપ્યો, સિક્કો 10 પૈસાનો, એટલે આમ કે ધારી રાખો આવે, એટલે એને ધારી રાખ્યો. પછી અમને શું કર્યું કે આમ દિવાળી કરીને આ થમું આમ ધરી, દિવાળી હરગાવી, બે દિવાળી હરગાવીને આમ આમ ધર્યું, પછી ઓલવાઈ ગયું એટલે ફરી પાછી બે હરગાવી, પછી થોડી વાર પછી સિક્કો એટલો બધો ગરમ થઈ ગયો, એટલો બધો ગરમ થઈ ગયો તે પેલા દઝાઈ ગયો એટલે નીચે પડી ગયો, ખૂબ ગરમ થઈ ગયો. ચાળો સિક્કો મૂકેલો મેં બાર દિવાળી હરગાવી, તેથી કે સિક્કો હગમ થતો હશે, અને બહુ ગરમ તો થતો હશે, ગરમ થાય તો આપણો હાથ ગરમ થાય, બર્યો સિક્કાને શું લેવા દે આપણે. પછી ડાક્ટર પેલો તો પડી ગયો, મેં કહ્યું તેણે શું કર્યું, આને લોક ચમત્કાર કે તેણે કર્યું શું, ત્યાં કહેતે એવી દવા આવે છે વિજ્ઞાનની વૈજ્ઞાનિકની દવાઓ એટલી બધી આવે છે, ત્યાં સિક્કા પર જરા ઘસી અને આપીએ તો 5 કલાકની 10 મિનિટ પછી ખૂબ જ ગરમ થઈ જાય. બોલો હવે આ વિજ્ઞાન નહીં જાણવાથી બિચારા લોકો કોઈ તમે કહીશું સાચું માનશો નહીં, એક શબ્દ ભગવાન આવે તો સાચું માનશો નહીં. એટલે પછી મેં એને કહ્યું, મેં કહ્યું બીજા બધા ચમત્કાર તો કે આવી જ રીતે હોય છે શું. હું 25-30 વર્ષની ઉંમરનો હતો ત્યારે મેં એક ચમત્કાર કરી બતાવેલો, 30-31 વર્ષની ઉંમર હતો ત્યારે મારા ફ્રેન્ડ સર્કલને કહ્યું, મેં કહું તમને એક ચમત્કાર કરી બતાડું, ત્યારે શું ચમત્કાર કરી બતાવો, મેં કહું કાગળની કઢાઈ બનાવવાની, કઢાઈ કઢાઈમાં તેલ રેડી અને સ્ટવ પર મૂકી સ્ટવ હળગાવીએ શું થાય, ભડકો થાય. ડાક્ટર શું કે છે, ડાક્ટર એ કે છે ભડકો થાય, ડાક્ટર એવું જ કે છે ભડકો થાય. હા હવે લોકોના જ્ઞાન આવું છે કે આવું ભડકો થઈ જાય, બધું આખું દુનિયાને કેમ કે શું કહ્યું. પણ મેં એમને કરી બતાવ્યું અને એમને ભજિયા કરીને આપ્યા છે, એની પર મૂકી અને ભજિયા તરીને આપ્યો, અકે કુ 10 ભાઈબંધ હતા, 10-1 ભજિયા આપ્યા. પણ મેં મુક્તિ વખતે ઉપર ઉપર એક કઢાઈ મૂકતી વખતે અને સ્ટવ મારતી હળગાવતી વખતે આમ કર્યું હતું. એટલે સમજી ગયા કે અમે મંતર માયા. એટલે પછી એ લોકોએ પહેલા ફોરી શરત મારી હતી કે આવું જો કરી બતાવો 100 રૂપિયા આજ ખર્ચો કરી નાખીએ આપણે 10 સ્ટેન્ડો. અમે પણ આ એટલા બધા નહીં, બીટ મારવાની એવી ના હોય, આપણે સ્ટેન્ડ કહીએ છીએ. તે જમાનો બહુ કડક, 10 રૂપિયા તો બહુ થઈ ગયા. એ 10 રૂપિયા પછી એને ખર્ચી રાખ્યા, બધા મજા કરી. હવે ખરી રીતે શું હતું કે તમે આજ કરી શકો, આ સારો પેપર હોય, આ તમારા પેપર હોય છે ને બધા, આ બધા એના પેપર અમેરિકન પેપર્સ હોય છે ને તમે જેની પર પેડમાં લખો છો, એવા પેપર તમે વાળી અને ઉપર તેલ રેડી અને સાથે કરો થઈ શકે. શું કહે, અંદર હગી નહીં જાય. એ સાયન્ટિફિક રિઝલ્ટ છે. આ નીચે જો સહેજ તેલ તો ઉપડેલું હોય તો હરગી જાય. હવે બોલો, આટલું બધું સાયન્ટિફિક રિઝલ્ટ માણસને સી રીતે સમજવું પડે તો હવે. એટલે આને ચમત્કાર કે ઓછો ચમત્કાર કે મેં કર્યો હતો તેને, અને પછી આમ કરવું એટલે થઈ ગયું. એમને ચમત્કાર કર્યો એવું છે. આ જગત મૂર્ખ બનાવે છે લોકોને, લોકોને મૂર્ખ બનાવે છે. અને એક બે વર્ષ ઉપર છે તે પેલા સિલોર વાળાએ લખ્યું હતું કે હું 1,00,000 રૂપિયા આપવા માંગુ છું, પણ કોઈ બાવો ગયો નહીં ત્યાં આગળ. એ જાણે ગાબરું લઈ લેશે, સારો ગડબડ છે ને. કોઈ પણ માણસ ચમત્કાર કરી શકશે ત્યારે 1,00,000 રૂપિયા હું આપીશ એવું સિલોર વાળાએ કહેલું. એ વાંચવામાં આવેલું તમને નહીં આવ્યું, કોઈ બાવો ગયેલો નહીં. શું થાય તેની આબરૂ શું રહેશે? યાર સંદાસ જવાની શક્તિ તું શું કરવાનો? આમ તો ઘેર જતો રહે મારો, ઘેર જતો રહે એમ કહી દેવાનું. શું કહ્યું? હા એ મોટા આ તો લોકોને ફસાવે છે બિચારા ભલા માણસો ને, પણ લાલતું હોય તે ફસાય. મારા છોકરા ઘેર છોકરો નથી, મેં નવે હું આ તારો જ છે રે, જેનો નથી એક જ છે, તારો છે કે નથી. અને કયા અવતારમાં છોકરો નતો? જ્યાં કૂતરામ ગયો તોય કુરકરીયો, બલાડી ગયો તોય બચ્યો, કુદ ગધેડા ગયો તોય બચ્યો. હું કયા અવતારમાં બચ્યો રહેતો? હું છોડતો નહીં ને, બચ્યા બચ્યા બચ્યા પછી તોય કંટાળતો નથી કઈ જાતનું સદે. અને હોય તો આપણે નાખી દેવા નથી, હોય તો સારી રીતે માથે હાથ ફેરવવું, કરવું, પહેણાવવું, પસ્તાવવું, બધું જ કરવું. એની પર પહેને રાખો, પારકા છોકરા પર રાખે તો એની પર પોતાના પર કેમ ના રાખે? પણ ના હોય તો હા, દરેક અવતારમાં હતો જ ને, કેવા નતો તે બધા હા કુતરી કુરકરી મેં છોડી નહીં થઈ ગયા બધું. મારે હતા પણ ત્યાં મરી જાય એટલે પછી પેડા પાસે પેડા ખડો, જન્મે તારે પેડા ખડો મરી જાય. કારણ મહેમાન આવ્યા હતા એ ગયા. પૂછો પૂછો પૂછો બધું બધું. સાઉથ ઇન્ડિયામાં મોઢામાંથી શિવલિંગ કાઢે ને બધું, એ શું ચમત્કાર ના કહેવાય? મારે શિવ ની રીંગણી ને મારે શું કરો? બધા બહુ એ છે બધા બહાર, મેં હીરા નું કાઢી. કારણ કોઈનું થી મોરો ઈટો હીરો મળતો નથી મોટો, અને જો મળે તારો તારો શિષ્ય કાયમ ના માટે બોલ. આમ તો લોકો ફસાવો છો. આવડું મોટું કાઢે ને હીરા જેવું, અને પેલા ડાયમંડ વાળા જે ઝવેરી કે કરેક્ટ હીરે છે તો એનો શિષ્ય થઈ જવું પછી. બને લઈને બન્યું તો આપણે જાણવું છે. આમ થાલ હતો કે અમને ફસાવો, સંદાસ થયો, સંદાસ ના થયું હોય તો ફાંસી ફાંકવાની, ડાક્ટર તો જવું પડે, ડાક્ટર મિક્સર આપો કહે છે. અને બીજી અનંત શક્તિ છે, તે શક્તિ એમને એમ જ પડી રહી છે, શું અવ્યક્ત પડી રહી છે, એને વ્યક્ત કરો ને. મોક્ષે જવાની અનંત શક્તિ છે, તે શક્તિ અવ્યક્ત થાય પડી, એને વ્યક્ત કરો. પુષ્પાબેન પૂછે છે તો ખરેખર ચમત્કાર કોને કેવો? શું ચમત્કાર? સાચો ચમત્કાર કોને કેવો? બીજો કરી ના શકે એવો, બીજો પછી કોઈ કરી શકે નહીં એમ નામ શું કરે. આ તો હું મેં જે કર્યો ને એ કઢાઈ, એ તો બીજા એમ શીખવે એટલે બીજો પણ કરી શકે. શું છતાં આમ અરીસો તોડે છે લોકો સંતો, આમ જોઈએ એકાગ્રતાથી, એ બીજાને શીખવે, બીજે તોડે, એમાં એવું કઈ દેવું નથી. અરીસો શું કા તોડો છો? બીજું કઈ તોડી આવ્યો ને? હા, એને દવા ઓછો પડવાની હોય છે તે. આપણે કઈ ચમત્કાર શા સારું કરશો? કે એવું કરીએ તો ત્યાં જેઠો ભેગો થાય ના માને, શ્રદ્ધા ના બેહે કે છે. મહેરગાડીયા ઊંધી શ્રદ્ધા બેઠેલી એ ભગવાને કે શું પદ છે? અરીસા ઉપર શ્રદ્ધા બેઠી તેમ ભગવાન શું કરે બિચારા? મને એ લોકો કહેતા હતા, દાદા એક ચમત્કાર કરો તો આખી દુનિયા તમારી પાસે આવે. પણ હું આ તમને હાચાર કાઢી દે છે, જૂઠા તો થઈ જશે, બધા જૂઠા જોરદાર હોય, સમજ ગયું ને? તે સાચાને ધક્કા મારીને કાઢી દે. માટે એવું હે, એવું કરવાનું નથી ચમત્કાર. ચમત્કાર તો થઈ શકે છે માણસ, પણ એ વિદ્યાઓ છે, બીજું કશું નથી. આ ટીપળ છે અને આમ આમ કૂદતી દેખાય, શું પણ તે છે, તે વિદ્યાઓ છે, ચમત્કાર ના હોય. જે વિદ્યા જાણો નહીં તમે એટલે ચમત્કાર કેમ? બાકી ઘડિયાળ તો નીકળતો હશે અને તે ખાસ જાપાની પેઢીનો, કારણ કે ઓછું થયેલું હોય. જે પેઢીમાં આ ઘડિયાળ મૂક્યા હતા ત્યાં ઓછું થાય એટલે અહીં આગળ પ્રાપ્ત થાય. કારણ કે કોઈની પર દેવ રાજી થયો હોય, કોઈ દેવ રાજી થયો હોય તો એ કરી શકે. શું કહે? જાપાનથી લાવીને મૂકી દે, પણ એમાં ચમત્કાર ના છે. દેખત મેળીને જાપાન ચોખ્ખું લખેલું હોય, ચમત્કાર તો મેડ બાય ગોડ એવું લખેલું હોય તો. દેવ લોકો ધારે એ કરી શકે. દેવ લોકો એક સાધેલો દેવ હોય, દેવ ની સાધના કરી હોય, દેવ કરી આપે એવું. છો અત્યારે હિન્દુસ્તાન ને ચીજ અહીં લાઈ નાખી આપે, અને તેમાં આપણને શું ફાયદો? હું કઉ ચમત્કાર કર્યો, આપણને શું ફાયદો? આપણી ચિંતા મટી, ક્રોધ માર માયેલો મટ્યો, નબળી ગઈ, લાઈફ જોડે મતભેદ ઓછો થયો, એ આપણે જોવાનું હોય કે આપણા ચોપડામાં શું શું હજુ નુકસાન છે, એ નુકસાન જોવાનું. નુકસાનમાં જો ફાયદો થાય તો કામ નથી, નહીં તો આ લખવા આમ તો ગપ્પા મારવાનું શું કામ છે? એ તો આપણે તો હજારો ચમત્કાર થાય છે કે દાદા તમે તો આમ કરીને શું તેમ કરી, ચમત્કાર નથી. દાદાનું યશનામ કર્મ છે, આમાં હાથ હડાવ્યું કામ થઈ જાય. શું? અને અભ્યાસ મળતો હોય ને તે ગમે એટલું કામ કરે તો એને અભ્યાસ જ મળ્યા છે. જશ મળતો હોય કામ ના કરતો હોય જશ મળે, એવું આ દુનિયાનું જશ નામ કર્મ ને અભજશ નામ કર્મ છે. સાધુ સંતો ને ખબર હોતી નથી એટલે પછી એમ જણ કે ના સારું મેં કઈ ચમત્કાર મારા થયો છે આ, જો ખબર પાડીએ ને તો સમજે પાછા એ કે જશ નામ કર્મ છે. શું લે કઈ કે મૂંઝવણ હોય તો પૂછો કઈ ને, મૂંઝવણ મૂંઝવણ પોતાની મૂંઝવણ થતી હોય પૂછો. ભાઈ પટેલ ક્યાં છે ભાઈ? તમે તમારો જે પ્રશ્ન છે ને એના માટે તમે એકાંતમાં મળજો મને, તો હું તમને સમજાવી દઈશ. સમજો ને આ કોનો છે પ્રશ્ન? ભજન કીર્તનનો જીવનમાં સ્થાન શું? આ કોનું ભજન કરું છું? કીર્તન હવે કરવું પડશે કે તો પેલું ભજન કીર્તન અત્યારે આ દાદાને ભેગો કરી આલ્યો, હવે એ તને હેબિચેટેડ થઈ ગયેલો છું? એની ટેવ પડી ગઈ છે, ટેવ બગડી ગત ગાધી, ટેવ પડી ગત ગાધી, સમજ પડી ને? ના ટેવ પડી તો કઈ વાંધો નહીં. આપણે મેળે ચડવાનું હોય તો છેલ્લા પગથિયા જોડે લઈ જાય, ઉપર ફ્લોર ઉપર ચડ્યા પછી ત્યારે પગથિયા છે દાદા જોડે લઈ જાય, ત્યાં ભજન પગથિયા ભજન ને કીર્તન તો પગથિયા કહેવાય, જોડે લઈ જવાનું ઉપર, એનાથી જ આપણે ચડી ગયા મેળે. સમજ પડે ને? તને સમજાયું? એ હતું તો તને ચડ્યો, અને રમી રમતો હતો ના ચડતો પડી. સમજે ને? આજે આખો દડો હું શુદ્ધાત્મા ખ્યાલ રહે છે આખો દડો એને જ. તારા ધ્યાનમાં હું શુદ્ધાત્મા છું એ ખ્યાલમાં રહે છે ને, તારા ખ્યાલમાં એ ધ્યાનમાં રહે છે, ખ્યાલમાં રહે છે ધ્યાનમાં રહે છે, માટે ધ્યાન છે એ શુક્લ ધ્યાન છે. શું છે એ શુક્લ ધ્યાન? નું ફળ મોક્ષ, કોઈને હોય નહીં. આ દાદા જ્ઞાન આપે ત્યારે ઉત્પન્ન થાય ને, કે કોઈને હોય નહીં. બાવો બાવળી સાધુ છે ને, કોઈને હોય નહીં. લાખો અવતાર જાય તો એ ના થાય. શુક્લ ધ્યાન એની મેરે છે ને બહાર ધર્મ ધ્યાન રહે છે. હવે છે તે શું તારું નામ? રોહિત. જરાક ગરમ થાય ને તો અહીં તું કહું ના, એમ ના થવું જોઈએ. તમારા બે ના બદભેદ પડી ગયો, હવે નથી પડ્યો. અને જ્યાં સુધી મતભેદ નતો પડતો તો હું તો આ સંસાર હતો, આ મતભેદ પડી ગયો એટલે તું છૂટો થઈ ગયો. બરાબર ને? એટલે ક્રોધ માન માયેલો તને થાય નહીં, આ રોહિતને થોડો થાય, એની ડિસ્ચાર્જ છે એટલે ડિસ્ચાર્જ થયા કરે. એટલે અમે ફરી વાર કે આવીએ ને મહારાજને કહીએ તો આ જ્ઞાન લઈ જઈશું અમારે ત્યાં પાસે આવીને. સમજ પડે ને? એટલે તમારે જે નિરંતર પરમાનંદમાં રહેવા છે અને લોકો જોડે વિઘ્નો નહીં આવે. સમજ પડે ને? આમ ફરી વાર કે આવીએ ત્યારે બાળકોની ગોઠવણી કરવી જોઈએ કે દિવસમાં ગમે એટલું જોબ પર જવાનું હોય તો એ બાળકોને અડધો કલાક પોણો કલાક મળવું જોઈએ. આપણે શું કહ્યું? બાળકોને મળવું જ જોઈએ, રિસોર્ટ બેસવું જોઈએ, રાત્રિ કરવી જોઈએ જોબ પર જવાનું. અને હોલિડેને ત્યારે તો અવશ્ય મળીએ, વધુ ટાઈમ મળીએ, પણ જોબ પર જવાનું હોય તો આપણે કરવું જોઈએ. શું બાળકોની જોડે ફ્રેન્ડશીપ થવી જોઈએ આપણી. ફ્રેન્ડશીપ એમને એમ લાગે કે બહાર ફ્રેન્ડ નહીં હોય તો ચાલશે એવું એને લાગે, એવું પ્રેમ હોવો જોઈએ આપણે. આપણાથી ભડકવા ના જોઈએ, શું ફ્રેન્ડશીપ રહેવી જોઈએ શું. એટલે એમને બીજો બહાર પ્રેમ ખોલવો ના પડે લોકોનો. આ તો બહાર ઘરમાં છે તે ક્લમઝી લાગે છે ને, એટલે બહાર પ્રેમ ખોળે છે બિચારા. મુજાઈ ગયેલા છોકરા બહાર પ્રેમ ખોળે છે અને પછી ખરાબ થઈ જાય, શું કહે. એટલે બહુ કાળજી રાખવી પડે આપણી જાત કરતાં, છોકરાને કાળજી વધારે રાખવી જ પડે. કારણ કે આપણે ક્વોલિફાઈડ ફાધર છીએ. શું છીએ? અનક્વોલિફાઈડ હોય ગમે તે કરે, પણ ક્વોલિફાઈડ ફાધર તો કંઈ હોવું જોઈએ. તારે ક્વોલિફાઈડ થવું છે કે અનક્વોલિફાઈડ થવું છે? શું કહે છે? હા, તો ક્વોલિફાઈડ તો બધું ધ્યાન રાખવું પડે. છોકરા ને કેવું સારું લાગે? સારું લાગે હે છોકરાઓ. તેથી પછી કે છે કે અમારે પડવું નથી. મેં ભાઈ કેમ નથી પડવું? શું તમને વાંધો છે? જવાન છો, ઉંમર જાણ. તો કે અમારા મા બાપનું પરણેલાનું સુખ જોયું અમે, એટલે અમારે નથી પડવું. કે છે કેમ સુખ નહીં હોય મા બાપને? કેમ બોલતો નથી? વડમ વડા કરે, હું ગમે તેમ બોલાવું કરે, શોભે નહીં આપણને. બાળકના રૂબરૂ કોઈ ફરો થવું ના જોઈએ કંઈ પણ. બનતા સુધી તો ન જ થવું જોઈએ, બાળકની ગેરહાજીમાં ન થવું જોઈએ. પણ તેમ છતાં કંઈ જરા પલી તો જરા રેસ થઈ જતું હોય તો એકાંતમાં બોલાવીને પછી વેટ કરવું. શું કર્યું? છોકરાને રૂબરૂ તો કરીએ એટલે પછી છોકરાનો સંસ્કાર ખરાબ પડે છે. છોકરા એમ જ માને છે કે લડવું જ જોઈએ, નહીં તો આ બે ઠેકાણ ના રહે. છોકરો એવું જાણે છે બે જોડે લડવું પડે, છોડી એવું જાણે છે કે આની જોડે લડવું જોઈએ, નહીં તો આપણે તેલ કાઢી નાખે. એટલે આ બધું શીખી જાય છે, આખું વિજ્ઞાન શીખી જાય છે પછી. એટલે આપણે સંસ્કાર બહુ રહેવું છે. કેટલાક જોડો એવો હોય છે કે બાળક બે ત્રણ વર્ષનું હોઈ ગયું હોય તો એને એમ ખબર નથી કે બાળક છે, બાળક છે. બાળકને રૂબરૂ વિષયનું સેવન ન કરાય. શું કહે? એ આંખે વીચીને હોતું હોય, જાગતું હોતું હોય તો આપણા લોકો તો એવું વિચારે છે. શું? એટલે સંસ્કાર બહુ જ ખરાબ પડે છે. આવું બધું ના હોવું જોઈએ. અને બાળકને બધી કેળવણી આપવી જોઈએ તારે. આમ બહાર લોકો જોડે કેમ વર્તન કરવું જોઈએ, આપણે કોણ છીએ, બહાર કોણ છે, આ લોકો કોણ છે, પોતાની જાતને એવું માને કે અમે તો આવા, અમારે અમી જોડે ના થાય કે શું. શું એવું એમને એવું હોવું જોઈએ. શું? પોતાની જાતનું ભાન હોવું જોઈએ. શું કહ્યું? સુધારી દઈશ ને બાળકોને, સુધારી દઈશ ને કે નહીં સુધાર? હે? તો એકલા તમને એકલા કહ્યું હતું સંભળાય નહી, એકલા પબ્લિકમાં નહીં. કારણ કે દરેકના છોકરા જુદી જુદી રીતે એગ્રીમેન્ટ થાય છે. તમારે જુદી રીતે કરવાનું, બીજા જુદી રીતે. જેવા સંજોગ વાળાને એનો એક જ ક્લાસ નો ના હોય. કેટલા વર્ષ થયા મંદિર બાંધ્યા? બધામાં જરૂરિયાત તો છે જ, અમે બધા ભાઈ છે, થોડી થોડી બધામાં જરૂરિયાત છે, બધી જરૂરિયાત. શિક્ષણ પ્રવૃત્તિ તો જાણે ચાલે જ છે, એટલે અમે બહુ વાત ના કરો, ચાલે એવું છે. શારીરિક માવજત એટલે કોનું? શારીરિક લોકોના શરીર લોકો દુઃખી હોય ત્યાં ને દવાખાના, એટલે દવાખાના એના માટે હેલ્પ કરવી જોઈએ આપણે. શું કહ્યું? પછી આપું છું દવાખાનામાં, દવાખાના બંધાવવાનું તમારે જરૂર નહીં. દવાખાનામાં લોકોને શું અડચણ આવે છે એને તો જાતે જઈને તપાસ કરવી. એ માણસ કે મારે આ ડાક્ટરે લખી આપી છે $150 ને દવા, મારી પાસે પૈસા નથી એટલે લાવી શકાય એમ નથી, તે આપતી વખતે આપણે આપવા. સમજણી ને લોકો ખોરી ખોરીને પૈસા આપ, હેલ્પ કરો. દવાખાના બવાખાના બાંધવાની કઈ જરૂર હોય તો બંધાવનારા મળી આવે છે. સમજ પડે, કીર્તિ કાઢનારા, જેને કીર્તિ જોઈએ છે ને એ કીર્તિવાળા બધા મળે, બાંધનારા મળી આવે. સવારે આ કામ કરવા જોઈએ, આ નથી કરતા લોકો. સમજ પડે ને, એટલે મૂળ મૂળ માણસને પહોંચતું નથી. કશું મોટા મોટા બિલ્ડિંગ બંધાયા, મોટા મોટા ફર્નિચર છે બધે, પણ જે મૂળ જે વસ્તુ છે ને તે દાણો છે એમને રખડી મળે છે બિચારા. શું એટલે, જો આવું ખોરી ખોરીને તમે આપી આવો તો સારું કહેવાય. જો અને તે રોકડા પૈસા ના આપો, એને દવા લાયા લો તમે, એટલી મહેનત જાતે કરો. રોકડા જોઈતા હોય તો $5-25 અપાય, કંઈ બધા પૈસા રોકડા ના અપાય, દુરુપયોગ પણ થવાનો. માણુષનો સ્વભાવ જ દુરુપયોગ કરવાનો છે, આ કલયુગ છે. એટલે જનસેવામાં, જન સેવા તો બહાર બહાર લોકોની કરવી, ત્યારે કરતા આપતા આપતા જ આપણા પાડોશી હાડોશી સગાવાલા હોય એ ગાળો ભળે તોય પણ એમની સેવા કરવી. કારણ કે તો સેવા લેતા જાય ને ગાળો દેતા જાય, છતાં સેવા કંઈક કરવી એમની. શું એમને ટેવ ન પડી જવી જોઈએ, એમને હેબિચ્યુએટેડ ના થઈ જવા જોઈએ. એક ફરો કરીને પછી બીજા બે ત્રણ વર્ષ સુધી બંધ કરી દેવાનું, ફરી પાછી પીડિતોને સેવામાં. એ તો દવાખાનામાં આવી ગયું ભાવજતમાં, અને આ રિલીફમાં તો અવશ્ય કરવું જોઈએ. રિલીફમાં આપણે જોઈ લેવું જોઈએ કે આ માણસ ઘરબાર વગેરે થઈ ગયો છે ને, તો રસ્તે. અને મંદિરો બાંધવાની કંઈ ખાસ બહુ જરૂર નથી, એમ છતાં મંદિર બંધાતું હોય જ્યાં ના હોય ત્યાં આગળ તો આપણે એને હેલ્પ કરવી જોઈએ. શું કહ્યું? હું કંઈ મંદિર બાંધો એવો માણસ નથી. શું કહ્યું? પણ આ તો આખી દુનિયાના લાભને માટે કરવાનું છે એટલે આ કરીએ છીએ, અને તે બધા ધર્મો ભેગા થાય એવા હેતુથી. સમજણ ને, એટલે સિમંદર સ્વામી, કૃષ્ણ ભગવાન, મહાદેવજી, ગણપતિ, અંબાજી માતાજી, સમજણ ને, મહાવીર ભગવાન, ઋષભદેવ ભગવાન, અજિતનાથ પ્રભુ, પારસનાથ ભગવાન, પદ્માવતી દેવી, બધું એટલે લોકોનું કલ્યાણ થઈ જાય, જબરદસ્ત કલ્યાણ થશે, કલ્યાણનું સ્વરૂપ થશે. બાકી હિન્દુસ્તાનનું ડેરા વધારશે તે નુકસાનકારક નથી. ડેરાસર ના હોય ને તો આપણા લોકો વેપારી લોકો શું કરે, જ્યાંથી કૂંચી લઈને દુકાનની કૂંચી લઈને નીકળ્યો તેના વેપારના જ વિચાર આવ્યા કરતા હોય. દુકાન ના, વેપાર ના, ઘર ના, એક બાજુ વિચાર નહીં, મન એનું કામ કર્યા કરે, પગ એનું કામ કર્યા કરે, પગ દુકાન પડી જતા હોય, સમજ પડે ને, મન એનું કામ કરે, પડી આવે છે. આ વચ્ચે જો નિરાશર આવે ને તો ચમકે, એ ભગવાન પછી યાદ આવે ને ભગવાન, એ તો યાદ જ ના, પાંચ મહિલ સુધી જાય તો ના આવે. એટલે આપણે ઠેર ઠેર નિરાશર છે ને, બહુ હેલ્પફુલ છે. શું નહીં તો આ મોહની લિંક જ તૂટે નહીં, અને અવકાશ પડે જ નહીં, આ લિંક તૂટી જવી જોઈએ સાયકલ. એટલે એ આવ્યું અહીં તમને જઈને જતા હોય ને તો તમને ખ્યાલ આવે મંદિર આવ્યું.